શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય 36-37. પંચદેવ ઉપાસકો નરકમાં જતા નથી તેની કથા તથા 86 પ્રકારના નરક કુંડોનો વિસ્તૃત પરિચય. સાવિત્રીએ કહ્યું, મહાભાગ ધર્મરાજ, આપ વેદ વેદાંતના પારગામી વિદ્વાન છો, જે બધાનો સાર ઈષ્ટ સર્વસંમત કર્મનો નાશ કરવા વાળો મૂળ આધાર પરમ શ્રેષ્ઠ મનુષ્યો માટે સુખદાયી બધી કામના પૂરી કરનાર બધાનું સર્વમંગળ કરનાર, જેના પ્રભાવથી સર્વ માનવો ભય અને દુઃખ દર્શનથી છૂટી જાય છે, જેના મહિમાથી મનુષ્ય આવા નરક કુંડોમાં તો પડતા જ નથી, એટલું જ નહીં પરંતુ તેની પાસે પણ જતા નથી, અને જેના કારણે જન્મ મૃત્યુ થાય છે તેવા વિકારોથી મુક્ત થઈ જાય છે. તે મહાન સત્કર્મ આપ મને કહેવાની કૃપા કરો. સાથે સાથે તે કુંડોના આકાર કેવા છે, કઈ રીતે બન્યા છે અને કેવા પાપી ક્યાં રૂપમાં તેમાં રહે છે, આ બધું હું સાંભળવા ઈચ્છું છું. દેહ બળી ગયા પછી મનુષ્ય ક્યાં દેહથી બીજા લોકમાં જાય છે ને પોતાના કરેલા શુભાશુભ કર્મોનો ફળ ભોગવે છે, તથા અત્યંત દુઃખી થવા છતાં તે શરીરનો નાશ કેમ થતો નથી, વગેરે બધી વાત મને સમજાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, સાવિત્રીની વાત સાંભળીને ધર્મરાજાએ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કર્મબંધનમાંથી મુક્ત કરનારી પવિત્ર કથાનો આરંભ કર્યો. ધર્મરાજા બોલ્યા, વત્સે પતિવ્રતે સુવ્રતે ચાર વેદ ધર્મશાસ્ત્ર સંહિતા પુરાણ ઇતિહાસ પાંચરાત્ર વગેરે ધર્મ ગ્રંથો તથા બીજા ધર્મશાસ્ત્રો ને વેદાંગ આ બધામાં પંચદેવની ઉપાસનાને સર્વશ્રેષ્ઠ અને સારરૂપ કહી છે. આ પંચદેવોપાસનાથી જન્મ મૃત્યુ જરા વ્યાધિ તથા શોક સંતાપ નષ્ટ થઈ જાય છે. આ સાધન સર્વ મંગળરૂપ તથા પરમ આનંદ આપનારું છે, એનાથી બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. આ ઉપાસના પ્રાણીઓ નરકોમાંથી ઉદ્ધાર કરવા વાળી છે. ભક્તિરૂપી વૃક્ષમાં કૂંપણો લાવનાર તથા કર્મરૂપી વૃક્ષને કાપવા માટે આ હંમેશા તત્પર રહે છે. મોક્ષ માર્ગે આગળ વધવા માટે આ સોપાન પગથિયું છે. ભગવાનના સાલોક્ય શ્રાષ્ટી સારૂપ્ય અને સામીપ્ય વગેરે અવિનાશી અને શુભ પદ આપનારું આ સાધન છે. શુભે મારા દૂતો નરક કુંડની હંમેશા રખવાળી કરે છે. પંચદેવોની યથાર્થ ઉપાસના કરનાર મનુષ્ય તે નરકોને સ્વપ્નમાં પણ જોતો નથી. જે લોકો ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરતા નથી તેમને યમપુરીમાં આવવું પડે છે. એકાદશીનું વ્રત કરનાર વિષ્ણુ લોકમાં જાય છે. જે હંમેશા ભગવાનને પ્રણામ કરે છે અને મૂર્તિ પૂજા કરે છે તેમને પણ મારી ભયંકર સંયમની પુરીમાં જવું પડતું નથી. ભગવાન શંકરના ભક્તોથી તો મારા દૂતો ગરુડથી સર્પની જેમ ડરે છે, છતાં પણ પાસ લઈને તેમની પાસે જાય છે, પરંતુ હું તેમને રોકી શકું છું. ભગવાન શ્રી હરિના ભક્તોના મુકામને છોડીને મારા દૂતો બધે જ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના મંત્રોપાસક હોવાથી હરિભક્તો મારા દૂતોને ભયંકર લાગે છે. જેમ સર્પો ને ગરુડ ભગવતી જગદંબાના ભક્તો ત્યાં જાય તો ચિત્રગુપ્ત તેમનું મધુતર્ક વગેરે ઉપચારોથી વારંવાર સ્વાગત કરીને તેમને બ્રહ્મલોકમાં મોકલે છે. સાધ્વી ત્યારે તે ભગવતીના ઉપાસકો મણિદ્વીપમાં દીપ લોકમાં જાય છે, જેમના સ્પર્શ માત્રથી સર્વ અશુભ નષ્ટ થઈ જાય છે. તે દેવી ભક્તો મહાન ભાગ્યશાળી છે, કારણ તેમના જન્મથી અનેક કુળ શુદ્ધ થઈ જાય છે. તેમના પાપો સળગતા અગ્નિમાં તણખલાની જેમ ભસ્મ થઈ જાય છે. દેવી ભક્તોને જોઈને મોહ પણ ભયભીત થઈને મોહિત થઈ જાય છે. સાધ્વી કામ ક્રોધ લોભ મૃત્યુ રોગ જરા શોક ભય કાલ શુભાશુભ કર્મ હર્ષ તથા ભોગ આ બધા દેવી ભક્તોને જોઈને પોતાનો પ્રભાવ પ્રગટ કરવા અસમર્થ છે. સાધ્વી જે જે વ્યક્તિઓને નરકની પીડા સહવી પડતી નથી તેમનો પરિચય મેં આપી દીધો. હવે વેદ શાસ્ત્ર પ્રમાણે દેહનું વિવરણ કહું છું, સાંભળો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્વો વડે જે દેહ રચાયો હોય તે કૃત્રિમ હોય, નાશવંત છે, તેથી તે સ્થૂળ દેહ અહીં ભસ્મ થઈ જાય છે. પણ અંગૂઠા જેવડા જે લિંગ દેહની આકૃતિ રહે છે તે જ કર્મફળ ભોગવવા માટે સૂક્ષ્મ રૂપમાં દેહ ધારણ કરી લે છે. તે સૂક્ષ્મ દેહ અગ્નિમાં ભસ્મ થતો નથી, તે મારી સંયમપુરીમાં જાય છે. સ્થૂળ શરીર તો બળી જવાથી તથા દીર્ઘકાળ સુધી આઘાત સેવાથી નષ્ટ થઈ જાય છે, પરંતુ યાતના શરીરને અસ્ત્ર અથવા શસ્ત્ર નષ્ટ કરી શકતા નથી. અત્યંત તીક્ષ્ણ ધારવાળા કાંટા તથા ઉકળતા તેલમાં કે ધગધગતા લોઢા અને પથ્થર પર પડવા છતાં તે યાતના શરીર જેમનું તેમ રહે છે. ધગધગતી પ્રતિમા સાથે તે દેહને ચોંટાડવા છતાં તે નાશ પામતો નથી, તે યથાવત જળવાઈ રહે છે. આ પ્રમાણે તે દેહમાં તે જીવને ભયંકર સંતાપો ભોગવવા પડે છે. સાધ્વી આ પ્રમાણે વેદ શાસ્ત્રમાં વર્ણવેલ વૃતાંત કહ્યું, હવે તમને કુંડોના લક્ષણ કહું છું, સાંભળો. પતિવ્રતે નરક કુંડો પૂર્ણિમાના ચંદ્રમાં જેવા ગોળાકાર છે તે ઊંડા પણ ખૂબ છે. તે અનેક પ્રકારના પથ્થરોથી બનાવેલા છે, તેનો નાશ થતો નથી. તે પ્રલય કાળ સુધી રહે છે. ભગવાન શ્રી હરિની ઈચ્છાથી પાપીઓને દુઃખ આપવા માટે અનેક પ્રકારના કુંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ધગધગતા અંગારા જેવા એક કોષની લંબાઈ પહોળાઈના વિસ્તાર વાળા છે તથા જેમાં 100 હાથ ઉપર સુધી અગ્નિનો જાળો એટલે લપેટો નીકળ્યા કરે છે તેને અગ્નિકુંડ કહે છે. પીડાથી ભયંકર શબ્દો કરતા પાપીઓથી તે હંમેશા ભરેલો રહે છે. તે જીવો પર પ્રહાર કરનારા મારા દૂતો હંમેશા તેમના ઉપર દેખરેખ રાખતા હોય છે. જે હિંસક જંતુઓથી ભરાયેલો અત્યંત ભયંકર તથા અડધા કોષના વિસ્તાર વાળો નરક કુંડ છે તેને તપ્ત કુંડ કહે છે. મારા સેવકો દ્વારા કરવામાં આવતા પ્રહારોથી આ નરકના જીવો બૂમો પાડે છે. એક કુંડનું નામ તપક્ષારોદ કુંડ છે. તે ઉકળતા ખારા પાણીથી ભરેલો અને એક કોષ વિસ્તાર વાળો અને ભયંકર નરકના પાપી જીવોથી અને કાગડાઓથી ભરેલો છે. એક કોષના વિસ્તારનો અને ભયંકર વિષ્ઠાથી ભરેલો અને દુર્ગંધયુક્ત વિટકુંડ છે. તેમાં રહેનાર પાપી જીવોને ભોજન જળ મળતું ન હોવાથી સુકાઈ ગયેલા કંઠ, ઓઠ અને તાળવાવાળા જીવો આમ તેમ ભાગમ ભાગ કરે છે. તેમાં રહેલા કીડાઓ તેમાં પડેલા જીવોના શરીરને તોડી ખાય છે. મૂત્રકુંડ નામનો નરક કુંડ ઉકળતા મૂત્ર તથા મૂત્રના કીડાથી ભરેલો છે. તે પાપી જીવોથી ભરેલું આકારમાં 2 કોષ જેટલો મોટો છે. તેમાં કીડાઓ જીવોને નિરંતર ખાય છે. તેમાં પડેલ પાપી જીવોના કંઠ, હોઠ અને તાળવા સુકાઈ જાય છે. શ્લેષ્મ વગેરે પવિત્ર વસ્તુ અને તેના કીડાઓથી ખદબદતો પાપી જીવોથી ભરેલો તથા શ્લેષ્મ કુંડ છે. અડધા કોષના વિસ્તારનો વિષભક્ષી પાપીઓ તથા જંતુઓથી ભરેલો ગરકુંડ છે. સર્પના આકારના વજ્ર જેવા દાંતવાળા તથા ભૂખ્યા સુકાઈ ગયેલા કંઠવાળા અત્યંત ભયંકર જંતુઓ દ્વારા તે નરક કુંડમાં ભરેલો રહે છે. આંખોના ચીપડાઓથી ભરપૂર અડધા કોષ વિસ્તારનો દૂષિકા કુંડ છે. તે કીડાઓથી ભરેલો અને કીડાઓથી કરડેલા પાપી જીવો તેમાં રહે છે. વસા એટલે ચરબીથી ભરેલો 4 કોષ લાંબો પહોળો વસા કુંડ છે. ચરબી ભક્ષી પાપી જીવો તેમાં પડે છે. 1 કોષની લંબાઈ પહોળાઈ વાળો શુક્ર કુંડ જે વીર્યના કીડાથી ભરપૂર રહે છે. તેમાં રહેનારા પાપીઓને કીડા કરડે છે ત્યારે તે આમ તેમ ભાગદોડ કરે છે. વાવડી જેવો દુર્ગંધ વાળો રક્ત કુંડ છે. તેમાં રક્ત પીવા વાળા પ્રાણીઓ તથા કરડવા વાળા કીડા ભરેલા હોય છે. અશ્રુકુંડ આંખના આંસુથી ભરપૂર છે. તે અનેક પાપીઓથી ભરેલો રહે છે. 4 વાવડી જેટલો તેનો વિસ્તાર છે. કીડાઓના કરડવાથી તેમના જીવો રડ્યા કરે છે. મનુષ્યના ગાત્રના મેલથી યુક્ત અને મેલ ખાનારા કીડાઓથી ભરેલો ગાત્રમલ કુંડ છે. કીડા કરડવાથી તથા મારા દૂતોના મારવાથી ગભરાયેલા જીવો તેમાં સમય વ્યતીત કરે છે. કાનના મેલથી ભરેલો કર્ણવિટ કુંડ વાવના ચોથા ભાગ જેટલા વિસ્તારનો અને મેલના આહાર કરતા ચીસો પાડતા કીડાઓ વડે કરડાતા પાપીઓ જીવોથી ભરેલો છે. પાપી જીવોથી ભરેલો છે. મજ્જાકુંડ મનુષ્યની મજ્જાથી ભરપૂર અત્યંત દુર્ગંધયુક્ત મહાપાપી જીવોથી ભરેલો અને વાવના ચોથા ભાગના માપ વાળો છે. માંસકુંડ ચીકણા માંસથી ભરેલો વાવ જેટલા વિસ્તારનો અને મારા દૂતો દ્વારા માર ખાતા કન્યા વિક્રય કરનારા પાપી જીવોથી વ્યાપ્ત માંસ ભક્ષી કીડાઓથી કરડાતા બચાવો બચાવોની ચીસો પાડતા ત્રસિત જીવોથી ભરેલો છે. નખકુંડ ચાર વાવ જેટલા વિસ્તારનો છે. તાંબ્રકુંડ ઉલ્કાથી ભરેલો તથા તપાવેલા તાંબા જેવો છે. તાંબાની અસંખ્ય પ્રતિમાઓ તેમાં મૂકેલી છે. દરેક તપાવેલી પ્રતિમાઓ સાથે પાપી જીવોને બાથ ભેળાવવામાં આવે છે ત્યારે તે ચીસો પાડે છે. નરકના જીવોથી ભરેલો તે કુંડ બે કોષ લાંબો છે. પ્રજ્વલિત લોઢાથી તથા તપ્ત અંગારાથી ભરેલા લોહકુંડમાં લોઢાની તપાવેલી મૂર્તિઓ સાથે નરકના જીવોને ભેળાવવામાં આવે છે ત્યારે તે બૂમો પાડતા હોય છે. તે પાપીઓ ધખતા દાજતા રક્ષા કરોની બૂમો પાડે છે. તે કુંડ બે કોષના વિસ્તાર વાળો તથા અત્યંત ભયંકર છે. તે ચારે બાજુ અંધકાર છવાયેલો છે. ચર્મકુંડ અને તપ્ત સુરાકુંડ અડધી વાવ જેટલા છે. ચર્મ ભક્ષી અને સુરાપાન કરનારા પાપી જીવો તેમાં રહે છે. કાંટાવાળા વૃક્ષો વાળો સાલમલી કુંડ એક કોષ જેટલો છે. લાખો મનુષ્ય તેમાં રહી શકે છે. તેમાં ચાર ચાર હાથના અત્યંત તીક્ષ્ણ કાંટા સાલમલી વૃક્ષથી પડીને ત્યાં પથરાયેલા હોય છે. એક એક કરીને તે કાંટાથી ઘોર પાપીઓના શરીર વિંધાઈ જાય છે. ત્યારે અત્યંત ભયભીત થઈને મને પાણી આપો એવી બૂમો પાડે છે. જે રીતે ઉકળતા તેલમાં કોઈ વસ્તુ પડે તો તે તેલ પર ઉછળતી રહે છે તે રીતે જ તક્ષક નામના સર્પોના ઝેરથી ભરેલા વિશોધ કુંડમાં જીવો ઉછળતા રહે છે. આ કુંડ એક કોષ જેટલો મોટો છે. પ્રતપ્ત તેલ કુંડમાં ઉકળતું તેલ ભરેલું હોવાથી તેમાં કીડા રહી શકતા નથી. પરંતુ મારા દૂતોના મારથી પાપીઓને ત્યાં રહેવું પડે છે. ઉકળતું તેલ જ તેમને ખાવાનું હોય છે. અંગારાથી ભરેલો અને મારા દૂતો દ્વારા પીડા પહોંચાડેલો કાકુ અવાજ કરતા તરફડતા પાપી જીવોથી ભરેલો અંધકાર પૂર્ણ અને એક કોષના વિસ્તારનો અંગાર કુંડ અત્યંત કષ્ટપ્રદ અને ભયંકર છે. તીક્ષ્ણ આકારના તીસુડ જેવી ધારવાળા લોઢાના શસ્ત્રોથી ભરેલો કુંતલ કુંડ છે. જે ચાર કોષના વિસ્તાર વાળો જાણે શસ્ત્રોની સૈયા જેવો દેખાય છે. બાલાઓથી વિંધાઈ જવાથી જેમના ગળા હોઠ અને તાળવા સુકાઈ ગયા છે તેવા પાપી જીવોથી આ નરક કુંડ ખીચો ખીચ ભરેલો છે. સાધ્વી જેમાં સાપ જેવા મોટા મોટા વિકૃત અને મોટા દાંત વાળા કીડાથી ભરેલો કૃમિ કુંડ છે તેની ચારે બાજુ અંધકાર ફેલાયેલો છે. ચાર કોષ લાંબો પહોળો એક પુય કુંડ છે. પુય એટલે પડું. બક્ષી પ્રાણી તેમાં રહે છે. તાળના વૃક્ષ જેટલો ઊંડો તથા અસંખ્ય સર્પોથી ભરેલો સર્પકુંડ છે. તેમાં પાપી જીવોના શરીરને સાપ વીટળાઈને કરડે છે. મચ્છર વગેરે ક્રૂર જંતુઓથી પૂર્ણ મશક કુંડ દંશ કુંડ અને ગૌલ કુંડ નામના ત્રણ કુંડો છે. અત્યંત પાપી જીવોથી પૂર્ણ આ કુંડ અડધા કોષના વિસ્તાર વાળો છે. જેમના હાથ બંધાયેલા છે લોહીથી બધું શરીર ખરડાયેલું છે તથા મારા દૂતોએ ઘાયલ કરેલા જીવો દ્વારા ત્યાં હાહાકાર થઈ રહ્યો છે. વજ્ર અને વીંછીઓથી ભરેલો વજ્રકુંડ અને વૃશ્ચિક કુંડ છે. અડધી વાવના પ્રમાણમાં નરકોમાં વજ્ર અને વીંછીઓથી વિંધાયેલા પ્રાણી ભરેલા રહે છે. શરકુંડ શુલકુંડ અને ખડકકુંડ ત્રણેય કુંડો આયુધોથી ભરાયેલા છે. નરકોમાં પડેલા પ્રાણીઓના શરીર આ શસ્ત્રોથી છેદાતા રહે છે. રક્તની ધારાઓ વહે છે તેથી તે જીવો લાલ રંગના દેખાય છે. આ કુંડો અડધી વાવ જેટલા વિસ્તારના છે. ઉકળતા પાણીથી ભરેલો અને અંધકારમય ગોલ કુંડ છે. તેમાં વાંકા ચૂકા કાંટાની આકારના જંતુઓ ત્યાં રહેલા જીવોને કરડે છે. તે કુંડ અડધી વાવ જેટલું છે. કીડા કરડવાથી તથા મારા દૂતોએ મારવાથી ભયભીત પ્રાણીઓ રડે છે. પાપીઓના ટોળા કોષો સુધી ફેલાયેલા રહે છે. અત્યંત દુર્ગંધયુક્ત તથા પાપીઓને નિરંતર દુઃખ આપનાર નક્ર કુંડ છે. ત્યાં વિકૃત આકાર વાળા ભયંકર નકરાદી જંતુ પ્રાણીઓને કરડે છે. તે નરકની લંબાઈ પહોળાઈ અડધી વાવ જેટલી છે. વિષ્ઠા મૂત્રને શ્લેષ્મ ભક્ષી અસંખ્ય પાપીઓથી ભરેલો કાખ કુંડ છે. તેમાં વિશાળ આકારના ભયંકર કાગડા પાપી જીવોને કોતરે છે. મંથાન કુંડ અને બીજ કુંડ આ બંને વસ્તુઓ કીટાણુઓથી ભરેલો છે. આ કુંડ સો ધનુષ જેટલો વિસ્તૃત છે. તે કીડાઓથી ડંખેલા પ્રાણીઓ હંમેશા ચીસો પાડતા રહે છે. પાપી જીવોથી ભરેલો તથા સો ધનુષ જેટલા વિસ્તારનો વજ્ર કુંડ છે. તેમાં વજ્ર જેવા દાંત વાળા ભયંકર જંતુઓ રહે છે. ત્યાં ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો રહે છે. બે વાવ જેટલો લાંબો પોળો તપ્ત પાષાણ કુંડ છે. તે પ્રજ્વલિત અગ્નિથી વ્યાપ્ત છે. પાપી જીવો સંતપ્ત થઈને આમ તેમ દોડે છે. છુરીની ધાર જેવા પથ્થરોથી બનેલો તીક્ષ્ણ પાષાણ કુંડ છે. મહાન પાપી જીવો તેમાં રહે છે. લોહીથી લથપથ જીવોથી ભરેલો લાલ કુંડ છે. તે એક કોષ ઊંડો છે. મારા દૂતોથી ત્રાસ પામેલા જીવો તેમાં ખીચોખીચ ભરાયેલા છે. કાગળ જેવા વર્ણ વાળો સંતપ્ત પથ્થરોથી બનેલો તથા સો ધનુષ પરિમાણ વાળો મસિકુંડ છે. પાપીઓથી તે પૂર્ણપણે ભરેલો છે. તપેલી રેતીથી ભરેલો એક કોષ વિસ્તારનો ચૂર્ણ કુંડ છે. તેમાં અંગારા જેવી ગરમ રેતીથી દાજેલા પ્રાણીઓ રહે છે. કુંભારના ચાકડાની જેમ નિરંતર ફરતો રહેતો ચક્ર કુંડ છે. તેમાં તીક્ષ્ણ ધાર વાળા 16 દાંતા છે. તેમાં રહેનાર પાપી જીવોના અંગ હંમેશા કપાતા રહે છે. તે કુંડનો આકાર વાંકી ચૂકી ભેખડો જેવો છે તથા તે ખૂબ ઊંડો છે. તેની લંબાઈ પહોળાઈ 4 કોષ છે. તેમાં ઉકળતું પાણી ભરેલું છે. ત્યાં રહેતા ઘોર પાપીઓને તેમાં રહેલા જળચર જંતુઓ કરડે છે. તે અંધકારમય ભયંકર કુંડમાં દુઃખી પ્રાણીઓ દ્વારા કરુણ આક્રંદ થતું રહે છે. વિકૃત આકારના અતિ ભયંકર અનેક કાચબાથી ભરેલો કુર્મ કુંડ છે. જળમાં રહેનારા કાચબા નરકમાંના જીવોને તોડી ખાય છે. પ્રજ્વલિત જાળાઓથી વ્યાપ્ત એક કોષના વ્યાસ વાળો જ્વાલા કુંડ છે. કષ્ટદાયી તે કુંડમાં પાપી જીવો હંમેશા ચીસો પાડતા રહે છે. એક કોષની ઊંડાઈ વાળો ભસ્મ કુંડ છે. જેમાં બધે તપેલી રાખોડી ભરેલી છે. દખતી ભસ્મને ખાવાથી ત્યાંના પાપી જીવોના શરીરમાં અગ્નિ બળે છે. જે તપેલા લોઢાથી ભરેલો તથા બળી ગયેલા શરીર વાળા પાપીઓથી ભરેલો છે તેને દગ્ધ કુંડ કહે છે. તે ખૂબ ઊંડો અને એક કોષના વ્યાસ વાળો છે. તેની આસપાસ અંધકાર છવાયેલો રહે છે. અગ્નિ જ્વાળાથી જીવોના તાળવા બળે છે. જે અનેક લહેરો વાળો દખતા ખારા જળથી ભરેલો અને અનેક પ્રકારના શબ્દો કરનારા જળ જંતુઓથી યુક્ત છે. તેની પહોળાઈ 4 કોષની છે. આવા ઊંડા અને અંધારિયા નરક કુંડને પ્રતપ્ત સૂચિ કુંડ કહે છે. તે ભયંકર કુંડમાં દાજવાથી આર્તનાદ કરતા પ્રાણીઓ એકબીજાને જોઈ શકતા નથી. જેમાં તલવારની ધાર જેવા તીક્ષ્ણ પાંદડા વાળા અનેક ઊંચા તાળના વૃક્ષો છે. તેને અશીપત્ર કુંડ કહે છે. આ વૃક્ષો 18 કોષની ઊંચાઈ વાળા છે. તે વૃક્ષો પરથી પાપી જીવોને નીચે પાડવામાં આવે છે. તે વૃક્ષોની ઉપરની ડાળી પરથી પાડવામાં આવતા પ્રાણીઓના લોહીથી આ કુંડ ભરાયેલો રહે છે. તે પાપીઓના મોઢામાંથી રક્ષા કરોના આર્તનાદ નીકળે છે. તે ભયાનક કુંડ ખૂબ ઊંડો અંધકારમય તથા લોહીના જંતુઓથી ભરપૂર છે. જે સો ધનુષ જેટલો લાંબો પોળો તથા છરીની ધાર જેવા અસ્ત્રોથી યુક્ત છે. તે ભયાનક નરકને શુરધાર કુંડ કહે છે. તે પાપીઓના લોહીથી ક્યારેય ખાલી થતો નથી. જેમાં સોયની અણી જેવા અસ્ત્રો ભરેલા છે તથા તે જે પાપીઓના લોહીથી પૂર્ણ ભરેલો રહે છે. અને 50 ધનુષ જેટલો લાંબો પોળો છે. તે નરક કુંડ સૂચિમુખ કહેવાય છે. તેમાં નરકના પ્રાણીઓ અત્યંત કષ્ટ ભોગવે છે. કોઈ એક વિશેષ જંતુનું નામ ગોકા છે, તેની મોઢા જેવી આકૃતિ છે, તેનું નામ ગોકા મુખ કુંડ છે, તે કુવા જેવો હુંડો છે. તેનો વ્યાસ 20 ધનુષ્ય જેટલો છે. તે નરક ઘોર પાપીઓ માટે ખૂબ જ કષ્ટપ્રદ છે. તેમાં ગોકા નામના જંતુઓના કરડવાથી નારકી જીવોનું મોઢું હંમેશા નીચે લટકતું રહે છે. નાક એટલે કે વિશેષ જળ જંતુના મુખ જેવી આકૃતિનો નક્ર કુંડ છે. તે 16 ધનુષના વિસ્તાર વાળો તથા કુવા જેટલી ઊંડાઈ વાળો છે. તે પાપીઓથી ભરચક રહે છે. ગજ 10 કુંડ ને 100 ધનુષના વ્યાસનો કહ્યું છે. 30 ધનુષ જેટલા વિસ્તારનો તથા ગાયના મુખ જેવા આકૃતિ વાળો અને પાપી જીવો માટે અત્યંત દુઃખદાયી જે નર્ક છે તેને ગૌમુખ કુંડ કહે છે. કાલ ચક્રથી યુક્ત હંમેશા ચક્રની જેમ ફરવા વાળો ભયંકર અને ઘડા જેવો કુંભી પાક કુંડ છે. 4 કોષના પરિણામ વાળો આ નરક કુંડ અંધકારમય છે. સાધ્વી, તેની ઊંડાઈ 1,00,000 માથોડા જેટલી છે. તે કુંડમાં તપ્ત તેલ અને તાંબ્ર કુંડ વગેરે અનેક કુંડો છે. તે નરકમાં ઘોર પાપી જીવો અચેત થઈને પડી રહે છે. ભયંકર જંતુઓના કરડવાથી બૂમો પાડતા જીવો એકબીજાને જોઈ શકતા નથી. તેઓ શણે શણે મૂર્છિત થઈ પૃથ્વી પર પડી આવટે છે. પતિવ્રતે, તે બધા કુંડોમાં જેટલા પાપી જીવો પડેલા છે તે બધાની આવી જ દુર્દશા છે. મારા દૂતોના મારથી તે વારંવાર પડી જાય છે અને ભયંકર ચીસો પાડે છે. કુંભીપાક નરકમાં જે નરક કુંડો છે તે મળકુંડથી 4 ગણા વધારે કષ્ટપ્રદ છે. ઘણા લાંબા સમય સુધી અનેક યાતનાઓ ભોગવનાર તેમના શરીરનો અંત થતો નથી. કુંભીપાકને બધા નરકોમાં મુખ્ય કહ્યું છે. કાળના મજબૂત સૂત્રથી બંધાયેલા પાપી જીવો જ્યાં વસે છે તે કાળ સૂત્ર નામનો નરક કુંડ છે. મારા દૂતોના પ્રયાસથી પ્રાણીઓ ક્યારેક ઉપર આવે છે અને ક્યારેક ડૂબી જાય છે. લાંબા સમય સુધી તે શ્વાસ લઈ શકતા નથી ત્યારે તે અચેત થઈ જાય છે. સાધ્વી, તે કુંડનું પાણી હંમેશા ઉકળતું રહે છે. નરક ભોગી પ્રાણીઓ માટે તે અતિ કષ્ટદાયી છે. અવટ કુંડ અને મત્સ્યોદ કુંડ એક જ છે. અવટ નામનો એક કુવો છે તેથી તેને અવટ કુંડ કહે છે. તે ઉકળતા જળથી ભરેલો છે. 24 ધનુષ જેટલો તે લાંબો પોળો છે. તેમાં ઘોર પાપી જીવો બળતા બળતા નિરંતર યાતના ભોગવે છે. ઉપરથી મારા દૂતોનો અસહ્ય માર ખાવો પડે છે. તે કુંડને અવટોદ કહે છે. તેના જળનો સ્પર્શ કરતા જ અનેક વ્યાધિઓ પ્રાણીને ઘેરી લે છે. તે 100 ધનુષ જેટલો ઊંડો છે. જેમાં પડેલ જીવને અસંતુંદ નામના જંતુઓ કરડે છે. તેને અસંતુદ કુંડ કહેવાય છે. તેમાં દુઃખી જીવો સદા હાહાકાર મચાવતા હોય છે. ખૂબ જ તપેલી ધૂળથી વ્યાપ્ત નરકને 500 કુંડ કહે છે. તે 100 ધનુષ જેટલા વિસ્તારનો છે. તેમાં પડેલા જીવોની ચામડી બળ્યા કરે છે. ખાવા માટે તેમને ધગધગતી ધૂળ આપવામાં આવે છે. જેમાં જતાની સાથે પાપી પાસથી બંધાઈ જાય છે. તેને વિદ્વાનો પાસ વેસ્ટર્ન કુંડ કહે છે. તે 1 કોષના વિસ્તારનો છે. જેમાં પાપી જીવો જતાની સાથે શૂળોથી જકડાઈ જાય છે. તે શુલ્પોત કુંડ છે. તે 20 ધનુષ જેટલો વિસ્તાર વાળો છે. પ્રકંપન કુંડ 1/2 કોષનો છે. તેનું જળ બરફની જેમ ગળે છે. તેમાં પડતા જ પ્રાણીના શરીરમાં કંપારી છૂટે છે. જેમાં પાપી જીવોના મોઢામાં બળતું ઉંબાડિયું ઘુસાડી દેવામાં આવે છે. તેને ઉલ્કા મુખ કુંડ કહેવાય છે. તે પણ 20 ધનુષ જેટલો લાંબો પહોળો છે. જેની ઊંડાઈ 1,00,000 માથોડા 1,00,000 માણસ જેટલી છે તથા 100 ધનુષ જેટલો પહોળો જેને વિસ્તાર છે તેવા ભયાનક કુંડને અંધકૂપ નરક કહે છે. તેમાં અનેક આકૃતિ વાળા જંતુઓ રહે છે. તે અંધકારથી પૂર્ણ હોય છે. કુવા જેવો તે ગોળ છે. જંતુઓના કરડવાથી નારકી પ્રાણીઓ અકળાઈને એકબીજાને કરડે છે. તેમને પીવા માટે ઉકળતું પાણી આપવામાં આવે છે. ઉકળતા પાણીથી તેઓ દાજે છે અને બીજી બાજુ જંતુઓ પણ કરડે છે. વળી ત્યાં એવું ભયંકર અંધારું હોય છે કે તેઓ આંખોથી કંઈ જોઈ શકતા નથી. જ્યાં જવાથી પાપીઓ અનેક પ્રકારના શસ્ત્રોથી વિંધાઈ જાય છે તે વેધન કુંડ કહેવાય છે. તે 20 ધનુષ વિસ્તારનો છે, જે આ જીવોને દંડાથી મારવામાં આવે છે તેવા 16 ધનુષના પ્રમાણવાળા નરકને દંડ તાડન કુંડ કહે છે, જ્યાં જતા જ પાપી જીવો માછલીઓની જેમ મહાજાળમાં ફસાઈ જાય છે, તથા જે 20 ધનુષના વિસ્તારનો છે તે જાલંધર કુંડ કહેવાય છે, જ્યાં પડેલા પાપીઓના શરીર ચૂર્ણ ચૂર્ણ થઈ જાય છે, તે નરક દેહ ચૂર્ણ કુંડ નામથી જાણીતો છે, ત્યાં ગયેલા જીવોના પગમાં લોખંડની બેડીઓ પડી જાય છે, તે અસંખ્ય માથોડા જેટલો ઊંડો છે, તેનો વ્યાસ 20 ધનુષ્યનો છે, પ્રકાશનો તો ત્યાં નામ જ નથી, તેમાં પ્રાણી મૂર્છિત થઈને જડવત પડ્યા રહે છે, જ્યાં ગયેલા પાપીઓને મારા દૂતો દ્વારા દબાવવામાં આવે છે અને મારવામાં આવે છે, તેને દલન કુંડ કહેવાય છે, તે 16 ધનુષના વિસ્તાર વાળો છે, તપેલી રેતીથી ભરેલા હોવાથી ત્યાં પડતાની સાથે પ્રાણીના કંઠ હોઠ અને તાળવું સુકાઈ જાય છે, અને જે 30 ધનુષ્ય જેટલા વ્યાસનો અને 100 માથોડા ઊંડો છે, જે હંમેશા અંધકારથી આચ્છાદિત છે, તેવા અત્યંત દુઃખદાયી નરકને શોષણ કુંડ કહે છે, અનેક જાતના ચામડા સાથે મેલા પ્રાણી પાણીથી ભરેલો 100 ધનુષ માપવાળો દુર્ગંધ યુક્ત અને વિચિત્ર પદાર્થ ખાતા પાપીઓથી વ્યાપ્ત કશકુંડ છે, સાધ્વી જે કુંડનો આકાર સુપડા જેવો છે, તથા જે 12 ધનુષના વ્યાસનો છે, અને જેમાં તપાવેલી રેતી બિછાવેલી રહે છે, અને પાપીઓથી ખીચો ખીચ ભરાયેલો છે, તેને સર્પ કુંડ કહે છે, જે હંમેશા દુર્ગંધથી ભરાયેલો રહે છે, તેજ ખાઈને પાપી જીવો યાતના ભોગવે છે, પતિવ્રતે જ્યાંની રેતી અત્યંત ગરમ હોય છે, તથા જે ઘોર પાપી જીવોથી ભરેલો રહે છે, તથા જેની અંદરથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, તેને જ્વાલામુખ કુંડ કહે છે, તે 20 ધનુષના વિસ્તાર વાળો છે, જ્વાળાઓથી દાજેલા પાપી જીવો તેના ખૂણે ખૂણામાં ભરાયેલા રહે છે, તે કુંડમાં જીવોને અપાર દુઃખ ભોગવવું પડે છે, જ્યાં જતા જ મનુષ્ય મૂર્છિત થઈ જાય છે, તથા જેના અંદરની ઈંટો ખૂબ તપેલી છે, તથા જે અડધી ભાવના પરિમાણ વાળો છે, તેને જિહ્ન કુંડ કહે છે, જે ધુમાડાના અંધકારથી ઘેરાયેલો છે, તથા જ્યાં ગયેલા જીવો ધુમાડાને કારણે આંધળા થઈ જાય છે, અને જેમાં શ્વાસ લેવા માટે અનેક છિદ્રો બનેલા છે, તે નરકને ધુમ્રાંધ કુંડ કહે છે, તે 100 ધનુષના પરિમાણનો છે, જ્યાં જતા જ પાપી જીવોને સર્પો બાંધી લે છે, તથા જે 100 ધનુષ જેટલો લાંબો પહોળો છે, જેમાં હંમેશા નાગ ભરેલા રહે છે, તેને નાગ વેસ્ટર્ન કુંડ કહે છે, વેસ્ટર્ન કુંડ કહેવાય છે, આ બધા કુંડોમાં મારા દૂતો પ્રાણીઓને મારે છે, દજાડે છે, તથા અનેક પ્રકારના કષ્ટ પહોંચાડે છે, સાવિત્રી સાંભળ, મેં આ 86 નરકકુંડ અને તેના લક્ષણો પણ કહ્યા, હવે તારે શું સાંભળવું છે, શું સાંભળવું છે, અધ્યાય 36-37 સમાપ્ત, બોલો શ્રી અંબે માત કી જય.